પણ મારે તો ધંધો કર્યો છે ને, કે છે મારે ખોટ જાય કેમ પોહાય, કે છે અરે પણ ઓળખે ઓળખે ને તું, મારે નુકસાન મારા તે થશે તું જાણું છું, તાકી જે થવાનું થશે, પણ હા મારે પૈસા પૂરા જોઈએ. એટલે મિયો તો આટ્યો ખરેખરો. એટલે સાહેબે જોયું કારણ દબડાવો કોઈ પડે, દબડાવો રસ્તો ના રહ્યો તો એમને પૈસા ફેંક્યા, એમને ફેંકી છે એટલે જાણશે ગભરાવી ગભરાઈ જશે નહીં લે. એટલે ફેંક્યા પણ પેલા તો બેસીને ગણી લીધા હું, કારણ કે મિયા ભાઈ ને જાત ને આપડે સીધો ડરે ને માંસાહારી ને, એટલે ગણી લીધા. અને પછી ઉભો થઈને ચાલવા જતો હતો ને, એટલે સાહેબ સમજી ગયા કે હું આ નફડ નીકળ્યો. એટલે સાહેબ કે છે એ સરિયા ઉભો રે, કે છે સરિયા બધો વિનય એવું બોલે, હા કારણ કે એના ગજવા પૈસા આવી ગયા. શું પણ વિસ્તાર મુખ અકડાટ કરતું, મારા પૈસા હાથે કામ હતું મારા થઈ ગયા કે. એટલે સરિયો કે સાહેબ ક્યાં હુકમ હે, કારણ કે હું તને જોઈ લઈશ. સાહેબ મેં બી દેખલું એટલે હું આવેલો પૂરા પૈસા લઈ ગયો, પછી ઘેર વધારી તને હોશ પડી ને. એટલે આપણે વેર બંધેલું જ છોડી નાખવું. શું કહ્યું? આ કલયુગમાં વેર થી બંધાયેલા છીએ અને સતયુગમાં પ્રેમ થી બંધાયા હતા. શું થયું? અત્યારે પ્રેમ નથી એટલે વેર થી જ બંધાય છે માણસ, જો અંતર વેર જ બંધાય છે. વેર કર કર કર્યા કર, એમાં શું મજા. એટલે આ આ ફાઇલ આ ચોથા નંબરને આજ્ઞા સમજવા જેવી છે, સમજ ભાઈ. સંભાવે નિકાલ કરવો આવશે ને કે નહીં ફર. હવે ચાર આજ્ઞામાં કઈ અઘરી છે કોઈ એ તો તમને લાગે છે અઘરી નથી ને, તને લાગે છે બે લાગે અમી તમને અઘરી લાગે. હા પાંચમી આજ્ઞા આપું છું. અત્યાર સુધી તો બેંકમાં જીતુનું ખાતું છે કે સિદ્ધાર્થમાં? જીતેન્દ્ર નું ખાતું સિદ્ધાર્થમાં ખાતા અમારા બેંકમાં છે. જીતેન્દ્ર નું સિદ્ધાર્થમાં નંબર નહીં, તારા નંબર કશું નહીં. તારા છોકરા કોનો નંબર છે એ જીતેન્દ્ર, તારા નંબર કશું નહીં. અને ફ્લેટ રહેવાનું છે એ જીતું નહીં. લે તારા આ તારા નામ પર તો કશું નથી, આપડે સિદ્ધાર્થમાં ચોપડો રાખવાનો. કેવું? આ ચોપડો વ્યવસ્થિત આપે ગયો, હવે જે થાય છે એ ખરું. સમજ ભાઈ ને, અહીંથી નાનામી કાઢે ને નામનો ચોપડો નાનામી કાઢે એટલે જપતી બધું તું બધું નામ પરની વસ્તુ. સમજ ને, એટલે આપણે સિદ્ધાર્થમાં ચોપડે કાંઈક સિદ્ધાર્થમાં ચોપડે લખવાનું શું આઈટમ, કાંઈક જેટલી તમે આજ્ઞા પાડશો એટલું લખાઈ જશે, જમ્યા થઈ જશે. જેટલી તમે આજ્ઞા પાડશો એટલું લખાઈ જશે. સમજ ને. અને બીજું એ કે દાદા જયારે આવતા દર્શન કરવા આવું, સમજો ને, અને ખાસ અમે ધ્યાન રાખવું જોઈએ તમારે. શું ત્રીજું એ કે પુસ્તકો તમારે મંગાવીને અને વાત વાત કરવા, વારે ઘડીએ વાત વાત કરો તો એનો અર્થ પાકો સમજાતો આવશે. સમજો ને, કારણ કે અવિરોધાભાસ છે, સિદ્ધાંતિક ભાષા થયા. ચોથું એ કે કાયમ છે તે દર મહિને છે તે ફ્રેશ ફ્રેશ એ નીકળે છે, પેલું માસિક તેમાં ફ્રેશ વાણી નીકળે છે, ફ્રેશ તમારે રોજ મહિને મહિને મળે. એટલે આ ચાર વસ્તુથી તમારું શુદ્ધાત્મા ચોપડો પૂરો થશે. સત્સંગ કરવો, આ બે જણ ભેગા થઈને વાતચીત કરવી, સત્સંગ કરવો, પુસ્તક લઈને વાંચવું ભેગા થઈને. સમજ ભાઈ ને, હવે આ પાંચ આજ્ઞા તમને આપી સંભાળવાની કાલ કરવાની. અરે પાંચમી આજ્ઞા શું? શુદ્ધાત્મા ચોપડો. આમાં ફે કોઈ અઘરી આવે કહો. ચાલો હવે તને રાજેન્દ્ર ફાયું બધું. હવે તું ખરેખર જીતેન્દ્ર છું કે ખરેખર સિદ્ધાર્થમાં છું? હા પેલો શું કેતો ખરેખર જીતેન્દ્ર, એવું નથી કેતો મને. આપડે વાતચીત તો થઈ તાર જીતેન્દ્ર થયું કેતો, તમે એમ કેતો મનુભીત છું મનુભીત છું, એ અહંકાર હતો, એ જ અહંકાર હતો. સમજ ને, અહંકાર કોણ ખરેખર તમે શું છો એ જો જાણી એમનામાં અહંકાર ગયો. આ તો જીતેન્દ્ર તો નામ છે દેહનું, તે તમને કબૂલ છે કે કોઈ પૂછે જીતેન્દ્ર તમે તો કા, સમજો ને. પણ ખરેખર જો હું જીતેન્દ્ર જ છું એ અહંકાર હતો. ત્યારે અહંકાર કોણ અને મમતા પણ કોણ? અહંકાર જ્યાં જાય તો મમતા જતી રહે. એટલે હું હતું તે અહીં બેઠેલું હતું એ હું શુદ્ધાત્મા બેસી ગયું, અને ત્યાં મમતા ત્યાં બેસી ગઈ, ખબર ને? એટલે આજે અહંકાર મમતા ગયા અને પોતાનું સ્વરૂપ ને ગ્રહણ થઈ ગયું, અને અહંકાર મમતા તો ત્યાગ થઈ ગયો. ગ્રહણ ત્યાગ નો કડાકૂટો રહ્યો નહીં, આવે તમારે કશું ત્યાગ કરવાનું રહ્યું નહીં. ખબર ને? સિગરેટ પીતા હોય તો તમારે છોડવાની ચિંતા એ નહીં કરવાની પ્રયત્ન, શું ના પીતા હોય તો ગ્રહણ કરવાનું નહીં કરવાનું. પિતા હોય ત્યારે સારી છે વસ્તુ ક્યારે ના બોલવું જોઈએ, ખરાબ છે, સમજ ને? એની મેરેજ નીકળી જશે, એની મેરેજ, એની મેરેજ ખરી પડશે, સમજ ને? તમને જયારે કોઈ પૂછે કે તમે સિગરેટ પીવો છો, દાદા ત્યાં જાઓ, દાદાનું જ્ઞાન લીધેલું છે ને, ભાઈ તો એ તો કહે જીતું નબળી છે, હું પહેલે જ જાણું જ કહે. શું કહેવાનું? હા, એ નબળી પહેલે જ જાણું છે, એ નબળી બોલો એટલે એ જતી રહેશે તાર તરફ. અને આપણા લોકો તો શું કરે, સાધુ સંન્યાસી હોય, અરે મહારાજ આટલું બધું ત્યાગી થઈને ચીકણી ઊંઘો છો? ચીકણી નો કઈ વાંધો નહીં, એટલે ચીકણી માં વાપરે. હા, જો ધણી મૂળખ મળ્યો છે ને પોલીસ, આપડે અહીંયા આગળ 85 વર્ષે ઉચકે છે, ધણી આવો ગાંડો મળે તો આ મુકામ કરે. પણ આપડે કહે આ તો નબળી છે અમારા, એટલે ત્યાંથી સમજી જાય કે હવે અહીંથી ખાલી કરવાનું થયું. આ ખબર ને, સમજાય ને? એટલે 25 માણસ રૂબરૂ કોઈ પૂછે, દાદા ને તો જાઉં છો ને સિગરેટ પીવો છો, કારણ કે ભાઈ જીતું પહેલેથી આ નબળી છે જ, કહે જતી રહેશે, કહે. શું કહ્યું? પણ અમારો વાંધો નહીં એવું ના બોલાય. કેમ બોલાયું? શું કહ્યું? પડી સમજે ને, પછી ખરી પડશે. ખોટું છે ખરી પડ્યા વગર રહેશે નહીં. જો એને નવું આવવા આવક નહીં હોય અને જૂનું જાવે કે તો ખરાબ થઈ જશે. શું થઈ ગયું? હા, તમને કર્મ જ બંધા છે નહીં કાલથી. હવે જે કર્મ છે ને તે ડિસ્ચાર્જ કરવું રહેશે, ચાર્જ નહીં થાય. શું નહીં થાય? હવે ચાર્જ થશે તે અમારી આજ્ઞા આપીએ છીએ ને, તેના પૂરતા બે એક બે અવતાર નો થશે, પછી કર્મ જ નહીં ચાલશે. સર ચાર્જ કરે એવું જોઈએ છે. આ ડિસ્ચાર્જ એકલા રહેશે હવે, શું? અને તે છે તો અમારે તો ભસ્મીભૂત થઈ ગયો ઘણા ઘણા કર્મ. તો ડિસ્ચાર્જ નો કર્મ 60 રૂપિયા હતો, એક 5 રૂપિયા હતું, એક વરાળ રૂપિયા હતા અને એક બરફ રૂપિયા હતા. તે વરાળ વાળા રૂપિયા હતા તે બધા નાશ થઈ ગયા, 5 રૂપિયા હતા તે નાશ થઈ ગયા, બરફ રૂપિયા રહ્યો એટલા તો ભગવે છૂટકો. શું કહ્યું? જ્ઞાનાગ્નિથી નાશ થાય. કૃષ્ણ ભગવાને કહ્યું છે જ્ઞાની પુરુષ સામ તો ગોટો વાળી નાશ કરી નાખે. શું કહ્યું? ગીતામાં કહ્યું, વાંચ્યું છે? હવે શું રહ્યું? બોલો. હવે ઇન્ટરિમ ગવર્નમેન્ટ આજે થઈ. હા, હવે આ તમે શું ભૌતિક જે પહેલા મુઠાત્મા દશા હતી, બહિર્મુખી દશા, કેવી કહેવાય? બહિર્મુખી દશા હતી, આજે અંતર્મુખી થઈ ગઈ. શું થયું? બહિર્મુખી એટલે બહાર ભૌતિક માં સુખ છે એવું માનેલું, તે આ બિલીફ તૂટી ગઈ, તૂટી ગઈ ને? અને અંદર સુખ છે એવું આપણને બિલીફ ઉભી થઈ, એટલે અંતર્મુખી થઈ. એટલે આજે તમે અંતરાત્મા થયા. શું થયા? પ્રતીતિમાં શુદ્ધાત્મા, પ્રતીતિમાં ખરેખર શુદ્ધાત્મા થયા, પ્રતીતિમાં. અને આમ દશા અંતરાત્માની છે. કેમ અંતરાત્માની દશા? કે જ્યાં સુધી ફાઇલો છે ત્યાં સુધી અંતરાત્મા દશા. ફાઇલો નિકાલ કરવો, ફાઇલ આવે ફાઇલો નિકાલ કરવો, ફાઇલ ના હોય શુદ્ધાત્માનું ધ્યાન કરવાનું. ખબર પડે ને? એટલે આ ઇન્ટિમ ગવર્મેન્ટ છે, અંતરાત્મા દશા. ફાઇલો ત્યાં સુધી, અને ફાઇલ પૂરી થઈ જશે એટલે ફૂલ ગવર્મેન્ટ. ખબર પડે ને? આ ફાઇલ લીધે રહ્યું છે આટલું, આ ફાઇલો નિકાલ થઈ જશે ને? થવા માટે જ આવ્યું છે બધું. સમજાયું તમને? આમ હવે સમજાયું બરોબર? પંકજ બધું સમજાયું. હવે નિષ્પક્ષતા હતી. હવે આપડે પક્ષપાત ના રહ્યો કે અમે વૈષ્ણવ છે કે અમે જૈન છે કે અમે શિવ ધર્મી છે કે એવું, કારણ કે બધા દેહાદ્યાસ ધર્મ છે. કેવો છે? અને આ તો આત્મધર્મ છે. એટલે મુસલમાન માં આત્મા દેખાય છે કે ના દેખાય? ગાય ભેંસને દેખાય એટલે? હા, તે એટલે આપણે આત્મધર્મ છે. આપણે પક્ષપાત ના રહ્યો. આ બધા ધર્મો ના મંત્રો બનતો બધું બોલાય આપણાથી. સમજ ને? આપણે એક ધર્મ ના પક્ષપાત માં રહ્યું, આપણે આત્મધર્મી થયા, મોક્ષ માં જવું છે આપણે, આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું. હવે શું રહ્યું? હવે બીજું એક રહ્યું કે ભગવાને કહ્યું હતું કે આ જો જ્ઞાન મળે, 80-2000 વર્ષ 5000-6000 વર્ષ કહ્યું આવું જ્ઞાન મળે તો જ્ઞાની ની પાસે જ પડી રહેજો. કે છે શું કહ્યું? ઘેર જવો જયા જ પાડ તો પેલા પડી રહેવાનું તો રાખજે. કે હવે એવું એ જમાનામાં પડી રહેવાતા તું, અત્યારે આ કોમ્પ્લેક્સ જમાનામાં હું તમને કઉ પડી રહો તો તમારી ફાઇલો હું કરવા આવે છે કે ના આવે? ફાઇલો આવે ને, એટલે હું શું કઉ ફાઇલો નિકાલ કર્યો કરો. પણ આ જે પડી રહેવાથી અહીં જોડે પડી રહેવા શું થાય કે રાત દાડો નિધિધ્યાસન થાય, જ્ઞાની નું મુખારવિંદ જોવાથી, એ વાતાવરણમાં રહેવાથી વાતાવરણ ની કેટલી અસર થાય સમજ પડે ને. હવે એ બધું તમને પ્રાપ્ત થાય એવું નથી અત્યારે સંજોગ તમારે એ વાત, એટલે એના બદલે તમને સબસ્ટિટ્યુટ આપું બીજું કે તમે કરજો, અવશ્ય કરજો. હ રાત્રે સુઈ જ જાઓ 9-10-11 ગમે તે ટાઈમે, પણ વાંચો મીટીને આ દાદા નું નિધિધ્યાસન રહેવું જોઈએ. જેનું નિધિધ્યાસન કરીએ તેની સાક્ષાત શક્તિ આપણને પ્રાપ્ત થાય, ઓછી મહેનતે આપણને પ્રાપ્ત જ થઈ જાય શક્તિઓ. સમજ પડે ને, એટલે આ દાદાનું એમને એ લોકો નક્કી કરે ને, ઠંડક માટે નહીં કરે કરતા, ઠંડક માટે આમ ધ્યાનમાં લેશે ને એ રીતે. હવે આમ રાતે ધ્યાનમાં લેવાના અને હું શુદ્ધાત્મા શુદ્ધાત્મા કોને બોલવાનું, તે કોઈને અડચણ ના થાય એવું જ આપણે કોણ સાંભળે એટલું. એમ કરતા કરતા ઊંઘી જવાનું, એટલે બોલતા બોલતા એટલે જાગતો જ ઊંઘી જવાનું. કેવું? આમ બોલતા બોલતા આપણે મેં ગોઠવણી કરીને ઊંઘી જઈએ તો એને મેં ઊંઘાઈ જશે 2-5 મિનિટમાં 5 મિનિટમાં 10 મિનિટમાં. સમજે ને, અને કલાક થાય તો કલાક સુધી બોલજો, પણ 10 મિનિટમાં થાય તો ઊંઘી જશે, 5 મિનિટ થાય તો ઊંઘી જઈ જશે. સમજ પડે ને, જાગતો ઊંઘી જવાનું શક્ય. એટલે તમે ઊંઘ્યા નથી એટલે મેં જાગતો ઊંઘ આવી ગઈ તો પેલું આખી રાત રહે છે પેલું અંદર જાગૃતિ. તમે પાણી પડ્યા કરશે તો સવારમાં આ બોધ બીજ ઉગી નીકળશે. તમે સમજ ને, એટલે આજ રાતે આ પ્રયોગ કરીને સુઈ જજો તો આ ખાસ અવશ્ય કરવાનું આ છે રાત્રે, એ ભૂલ ના થાય. સમજો ને, આજ્ઞા તો કાલે પડશે તો એ ચાલશે, અત્યારે નહીં પાડશે. સમજો ને, પણ આ અવશ્ય કરવાનું રાતને આ ધ્યાન એ કરીને સુઈ જજો. હવે બુદ્ધિ છે તે બરોબર દેખવા ના દે, ડખો કર્યા કરે. એટલે આપણે શું કરવાનું, બુદ્ધિને એક માણસને શિખંડ બનાવો તો તે મન દૂધ લાવ્યો, ત્યારે દહીં બનાવો તો ફાવતું નહોતું બરોબર સારું. એટલે ભૈયાને ઓળખાણ બોલી લાવ્યો, ભૈયો એને દૂધ ગરમ કરી અને આટલું દહીં નાખેલ્યું અને પછી હલાવીને કે છે મૂકી દે. આવે આ દહીં સવારમાં તો અફલા બાજેલો છે મોટો મોટો. સમજ પડે ને, પેલો અક્કલ લાવ્યો તો પેલો કે અરે ભાઈ એમને એમ થતો હશે મને, મારે શું કરવાનું એ કહે ને અક્કલ વાળો હતો ને, એટલે એના મને એમ થયું કે એમને એમ તો થાય કાંક ના તારે કશું કરવાનું, તું ઘસઘસા ઊંઘી જા. પણ પેલો અક્કલ વાળો હતો તે રાતે 1 વાગે ઉઠ્યો તો જોવા ગયો કે કઈ થવું તો જોઈએ કે ના થયું, તે જોવા ગયો આગળ ગાલી હું એટલે અહીંયા હવા ને દહીં નો ડખો થઈ ગયો તો હલા ના બાજુ. તને સમજ ને, એટલે આ બુદ્ધિ આવું કરે તો બુદ્ધિને આજની રાતે એમ કહેજો કે કાલે બપોરે 12 વાગે જમવા આવજે, આજની રાત રજા લઈ લે ગઈ. શું કહું? એવું કહેશે એટલે કરશે એ પ્રમાણે. સમજ ને, એટલું કહેજો ને ફક્ત, એટલું કહેજો એટલે મેરેજ થઈ જશે. સમજ પડે ને.